ब्रह्म पुराण अध्याय 100 आत्यांतिक प्रलय नु निरूपण आध्यात्मिक वगैरह त्रिविध तापों नु वर्णन ने भगवत तत्व नी व्याख्या व्यास जी कहे छे। ब्राह्मण आध्यात्मिक वगैरह त्रणे तापों ने जाण्या पछी ज्ञान ने वैराग्य उत्पन्न थता विद्वानो आत्यांतिक लय ने प्राप्त थाय छे। आध्यात्मिक तापना पण बे भेद छे, શારીરિક અને માનસિક। શારીરિક તાપના ઘણા પ્રકાર છે, એમનું વર્ણન સાંભળો। શિરદર્દ, પીનસ એટલે પ્રતિશાય, તાવ, શૂળ, ભગંદર, પેટની ગાંઠ એટલે ગુલ્મ, હરસ, અર્સ, સોજો, સ્વયથુ, દમ, શ્વાસ, ઉલટી, છરદી વગેરે તથા નેત્રરોગ, અતિસાર અને કુષ્ઠ એટલે કે કોઢ વગેરે શારીરિક વ્યથા આપનારા દૈહિક તાપના અનેક ભેદ છે। હવે માનસ તાપનું વર્ણન સાંભળો। કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ, મોહ, વિષાદ એટલે ચિંતા, શોક, અસૂયા એટલે દોષ દ્રષ્ટિ, અપમાન, ઈર્ષા, માત્સર્ય તથા પરાભવ વગેરે માનસ તાપના અનેક રૂપ છે। આ બધા પ્રકારના તાપ આધ્યાત્મિક માનવામાં આવ્યા છે। મૃગ, પક્ષી, મનુષ્ય વગેરે તથા પિશાચ, સર્પ, રાક્ષસ અને વીછી વગેરે દ્વારા મનુષ્યને જે પીડા થાય છે એનું નામ આદિ ભૌતિક તાપ છે। ઠંડે, ગરમી, વાયુ, વરસાદ, જળ અને વિદ્યુત વગેરેથી થનારા સંતાપને આદિદૈવિક કહે છે મુનિવરો। આ ઉપરાંત ગર્ભ, જન્મ, વૃદ્ધત્વ, અજ્ઞાન, મૃત્યુ અને નરકથી પ્રાપ્ત થનારા દુઃખના પણ હજારો ભેદ છે। અત્યંત મળમૂત્રથી ભરેલા ગર્ભાશયમાં કોમળ શરીરવાળો જીવ ઓરથી વીંટળાયેલો રહે છે, તેની પીઠ અને ગળાના હાડકા વળેલા હોય છે। માતાએ ખાધેલા બહુ તીખા, ખાટા, કડવા, ગરમ અને ખારા પદાર્થોથી કષ્ટ પામીને તેની વેદના બહુ વધી જાય છે। તે પોતાના અંગોને પહોળા કરવામાં કે સંકોચવામાં સમર્થ હોતો નથી। મળ અને મૂત્રના પંક એટલે કીચડમાં તે સૂતો હોય છે, તેના કારણે એના બધા અંગોમાં પીડા થાય છે। ચેતનાયુક્ત હોવા છતાં પણ તે શ્વાસ લેવામાં પણ તકલીફનો અનુભવ કરે છે। પોતાના કર્મોના બંધનમાં બંધાયેલો તે જીવ સેંકડો જન્મોનું સ્મરણ કરતો રહીને બહુ કષ્ટ સાથે ગર્ભમાં રહે છે। જન્મ સમયે એનું મુખ મળમૂત્ર, રક્ત અને વીર્ય વગેરેથી લદબદ રહે છે। પ્રજાપત્ય નામના વાયુથી એના હાડકાઓના દરેક સાંધાઓમાં બહુ પીડા થાય છે। પ્રબળ પ્રસૂતિ વાયુ તેના મુખને નીચે કરી દે છે અને તે ગર્ભસ્થ જીવ અત્યંત દુઃખી થઈને બહુ ક્લેશપૂર્વક માતાના ઉદરમાંથી બહાર નીકળી શકે છે। મુનિવરો, જન્મ લીધા પછી બહારના વાયુનો સ્પર્શ થવાથી અત્યંત મૂર્છિત થઈને તે બાળક પોતાની સુદબુદ્ધ ખોઈ બેસે છે। દુર્ગંધયુક્ત ફોડલામાંથી પડેલા કીડાની જેમ તે તરફડે છે। તે સમયે તેને એવી પીડા થાય છે જાણે તેના બધા અંગોમાં કાંટા ભોંકાતા હોય અથવા તેને કરવતથી ચીરવામાં આવી રહ્યો હોય। તેનામાં પોતાના અંગોને ખંજવાળવાની પણ શક્તિ હોતી નથી, તે પડખું ફેરવવામાં પણ અસમર્થ હોય છે। સ્તનપાન વગેરે આહાર પણ તેની બીજાની ઈચ્છાથી પ્રાપ્ત થાય છે। તે અપવિત્ર પાથરણા પર પડી રહે છે। તે સમયે તેને માકડ અને મચ્છરો કરડે છે તો પણ તેમને હટાવવાને સમર્થ હોતો નથી। આ પ્રમાણે જન્મ સમયે તેને અનેક દુઃખ વેઠવા પડે છે। જન્મ પછી પણ તે બાલ્યાવસ્થામાં આદિ ભૌતિક વગેરે અનેક દુઃખોનો ભાગી થાય છે। અજ્ઞાન અંધકારથી આચ્છાદિત મૂઢ અંતઃકરણ વાળો મનુષ્ય એ નથી જાણતો કે હું ક્યાંથી આવ્યો છું, કોણ છું, ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, હું ક્યાં બંધનથી બંધાયેલો છું, શું આ બંધનનું કોઈ કારણ પણ છે કે પછી આ અકારણ જ પ્રાપ્ત થયું છે, મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, મારા માટે શું બોલવું અને શું ન બોલવું યોગ્ય છે, મારા માટે ધર્મ શું છે અને અધર્મ શું છે, કોના પ્રત્યે કેવું વર્તન કરવું ઉચિત છે, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય, તથા કયું કાર્ય વિહિત છે અને કયું અહિત છે। આ પ્રમાણે પશુ જેવા મૂઢ તથા શિષ્ણોદ પરાયણ મનુષ્યોને અજ્ઞાન જન્ય મહાન દુઃખો પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણો, અજ્ઞાન તામસિક ભાવ છે, તેથી અજ્ઞાની લોકોની તામસિક કર્મમાં રૂચિ હોય છે, એનાથી શાસ્ત્ર વિહિત કર્મોનો લોપ થઈ જાય છે। મહર્ષિઓએ શાસ્ત્ર વિહિત કર્મોના લોપનું ફળ નરક કહ્યું છે। તેથી અજ્ઞાની પુરુષોએ આ લોક અને પરલોકમાં ભારે દુઃખ ભોગવવું પડે છે. વૃદ્ધાવસ્થાના કારણે શરીર જર્જરિત થઈ જવાથી મનુષ્યનું દરેક અંગ શિથિલ થઈ જાય છે, તેના દાંત ઢીલા થઈને પડી જાય છે, શરીરમાં કરચલીઓ પડી જાય છે અને નસનાળીઓ દેખાવા લાગે છે, આંખોની દૂર જોવાની શક્તિ ઓછી થઈ જાય છે, નેત્રોની કીકીઓ ડોળાઓમાં ઘૂસી જાય છે, નાકના છિદ્રોમાંથી ઘણા બધા રૂંવાટા બહાર નીકળી આવે છે, શરીર કાંપવા લાગે છે, બધા હાડકા દેખાવા લાગે છે, મેરુદંડ નમી જાય છે, જઠરાગની મંદ પડી જવાના કારણે તેનો આહાર ઓછો થઈ જાય છે, તેના દ્વારા કામકાજ પણ ઓછું થાય છે, હરવા ફરવા ઉઠવા બેસવા અને સુવા વગેરેની ક્રિયા પણ બહુ મુશ્કેલીથી થાય છે, કાન અને નેત્રોની શક્તિ મંદ પડી જાય છે, લાળ પડ્યા કરવાના કારણે મુખ મલિન થઈ જાય છે, બધી ઇન્દ્રિયો કાબુ બહાર થઈ જાય છે, મનુષ્ય મૃત્યુની નજીક પહોંચી જાય છે, તેને એ જ વખતે અનુભવેલા પદાર્થોની સ્મૃતિ રહેતી નથી, એક વાર પણ વાત કહેવામાં તેને બહુ પરિશ્રમ થાય છે, તે દમ અને ઉધરસ વગેરેના કષ્ટથી રાતભર જાગતો રહે છે, વૃદ્ધ પુરુષને ઉઠવા બેસવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે, તેણે પોતાના સેવક પુત્ર અને પત્ની દ્વારા પણ અપમાનિત થવું પડે છે, તેનો સંપૂર્ણ સોચાચાર નષ્ટ થઈ જાય છે, તેમ છતાં આહાર વિહાર માટે લાલાયિત રહે છે, તેના સ્વજનો પણ તેની હાંસી ઉડાવે છે, સગળા બંધુ બાંધવ તેના પ્રત્યે વિરક્ત રહે છે, પોતાની યુવાવસ્થાની ચેષ્ટાઓનું એ એવી રીતે સ્મરણ કરે છે જાણે બીજા જન્મની વાતો હોય, તેના સ્મરણથી અત્યંત સંતપ્ત થઈને તે નિશાસા નાખે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં અનેક દુઃખોને ભોગવીને તે મૃત્યુ સમયે જે દુઃખોને યાદ કરે છે તેનું વર્ણન સાંભળો. મૃત્યુ સમયે મનુષ્યનો કંઠ અને હાથ પગ શિથિલ થઈ જાય છે, તેનું શરીર કાંપે છે, તે વારંવાર મૂર્છિત થાય છે અને ક્યારેક થોડી ચેતના પણ આવી જાય છે. તે સમયે તે પોતાનું સોનું ધાન્ય પુત્ર પત્ની સેવક અને ઘર વગેરે માટે મમતાથી અત્યંત વ્યાકુળ થઈને વિચારે છે, હાય મારા વિના આમની કેવી દશા થશે, મર્મસ્થાનને વિદીર્ણ કરનારા મહારોગો ભયંકર કરવતની જેમ તથા યમરાજના તીક્ષ્ણ બાણોની જેમ તેની પાંસળીઓને જાણે કાપી નાખતા હોય છે, તેની આંખોની પુતળીઓ ફરવા લાગે છે, તે વારંવાર હાથ પગ પછાડે છે અને તેના તાળવું હોઠ અને કંઠ સુકાવા લાગે છે, ગળામાંથી ગરગર અવાજ આવે છે, ઉદાન વાયુથી પીડિત થઈને કંઠ રૂંધાઈ જાય છે, એ અવસ્થામાં મનુષ્ય મહાન તાપ ભૂખ અને તૃષાથી વ્યથિત થઈને યમદૂતો દ્વારા અપાયેલી પીડા સહીને બહુ કષ્ટપૂર્વક પ્રાણ ત્યાગ કરે છે, પછી દુઃખપૂર્વક જ એને યાતના દેહની પ્રાપ્તિ થાય. આ તથા બીજા પણ ભયંકર દુઃખ મૃત્યુ સમયે મનુષ્યને ભોગવવા પડે છે. વિપ્રવરો, નરકમાં ગયેલા જીવોને જે પાપના દુઃખો ભોગવવા પડે છે એમની કોઈ ગણતરી નથી. માત્ર નરકમાં જ દુઃખની પરંપરા હોય એવી વાત નથી. સ્વર્ગમાં પણ જેના પુણ્યના ભોગ ક્ષીણ થઈ રહ્યા હોય અને જે પાપના ફળથી ભયભીત છે તેને શાંતિ મળતી નથી. જીવ વારંવાર ગર્ભમાં આવે છે અને જન્મ લે છે. ક્યારેક તે ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે અને ક્યારેક જન્મ થાય તે સમયે જ મૃત્યુ પામે છે. ક્યારેક જન્મતા જ, ક્યારેક બાળપણમાં અને ક્યારેક યુવાવસ્થામાં મૃત્યુ થઈ જાય છે. વિપ્રગણ, મનુષ્યને માટે જે જે વસ્તુ પ્રતિકારક હોય છે તે જ તેના માટે દુઃખરૂપી વૃક્ષનું બીજ બની જાય છે. સ્ત્રી પુત્ર મિત્ર વગેરે અને ઘર જમીન તથા ધન વગેરેથી મનુષ્યને એટલું સુખ નથી મળતું જેટલું તેમના લીધે દુઃખ વેઠવું પડે છે. આ પ્રમાણે સાંસારિક દુઃખરૂપી સૂર્યના તાપથી સંતપ્ત ચિત્તવાળા માનવોને મોક્ષરૂપી વૃક્ષની શીતળ છાયા સિવાય અન્યત્ર સુખ ક્યાં છે? તેથી વિદ્વાનોએ ગર્ભ જન્મ અને વૃદ્ધત્વ વગેરે ત્રિવિધ દુઃખોને દૂર કરવા માટે એકમાત્ર ભગવત પ્રાપ્તિને જ અમોઘ ઔષધિ કહી છે. એના સિવાય બીજી કોઈ સુખપ્રદ ઔષધિ નથી. તેથી બુદ્ધિમાન મનુષ્યએ ભગવત પ્રાપ્તિને માટે સદા યત્ન કરવો જોઈએ. દ્વિજવરો, ભગવત પ્રાપ્તિના બે સાધન છે, જ્ઞાન અને કર્મ. જ્ઞાન પણ બે પ્રકારનું છે, શાસ્ત્રજન્ય અને વિવેકજન્ય. શાસ્ત્રજન્ય જ્ઞાન શબ્દ બ્રહ્મનું અને વિવેકજન્ય જ્ઞાન પરબ્રહ્મનું સ્વરૂપ છે. અજ્ઞાન તો ગાઢ અંધકાર જેવું છે, એને નષ્ટ કરવા માટે શાસ્ત્રજન્ય જ્ઞાન દીપક સમાન અને વિવેકજન્ય જ્ઞાન સૂર્ય સમાન છે. મુનિવર, મનુજીએ વેદાર્થનું સ્મરણ કરીને આના વિશે જે વિચાર પ્રગટ કર્યો છે તે કહું છું, સાંભળો. બ્રહ્મના બે સ્વરૂપ જાણવા યોગ્ય છે, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. જે શબ્દ બ્રહ્મમાં પારંગત છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથર્વવેદની શ્રુતિ કહે છે કે પરા અને અપરા આ બે વિદ્યાઓ જાણવા યોગ્ય છે. પરા વિદ્યાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તથા ઋગ્વેદ વગેરે શાસ્ત્રો જ અપરા વિદ્યા છે. તે જે અવ્યક્ત જરા અવસ્થાથી રહિત અચિંત્ય અજન્મ અવિનાશી અનિર્દેશ્ય અરૂપ હસ્તપાદાદિથી રહિત સર્વવ્યાપક નિત્ય સર્વભૂતોનું કારણ તથા સ્વયં કારણ રહિત છે, જેનાથી સગડી વ્યાપ્ય વસ્તુ વ્યાપ્ત છે. જેને જ્ઞાની પુરુષો જ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે તે જ પરબ્રહ્મ અને તે જ પરમધામ છે. મોક્ષની અભિલાષા રાખનારા પુરુષોએ એનું જ ચિંતન કરવું જોઈએ. એ જ ભગવાન વિષ્ણુનું વેદ વાક્યો દ્વારા પ્રતિપાદિત પરમ પદ છે, જે સગળા ભૂતોની ઉત્પત્તિ પ્રલય આગમન ગમન તથા વિદ્યા અને અવિદ્યાને જાણે છે તેને ભગવાન કહેવા જોઈએ. ત્યાગવા યોગ્ય ત્રિવિધ ગુણ વગેરેને છોડીને સમગ્ર જ્ઞાન, સમગ્ર શક્તિ, સમગ્ર બળ, સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર વીર્ય અને સમગ્ર તેજ જ ભગવાન શબ્દના વાચાર્થ છે. આ દ્રષ્ટિથી શ્રી વિષ્ણુ જ ભગવાન છે. એ પરમાત્મા શ્રીહરિમાં સગળા પ્રાણીઓ નિવાસ કરે છે તથા એ જ સર્વાત્મા રૂપે સર્વ પ્રાણીમાં સ્થિત છે. તેથી એમને વાસુદેવ કહ્યા છે. પૂર્વ કાળમાં મહર્ષિઓના પૂછવાથી સ્વયં પ્રજાપતિ બ્રહ્માએ અનંત ભગવાન વાસુદેવના નામની આ યથાર્થ વ્યાખ્યા જણાવી હતી. સમગ્ર જગતના ધાતા અને વિધાતા ભગવાન શ્રી હરિનો સગળા પ્રાણીઓમાં વાસ છે અને સગળા પ્રાણીઓનું તેમનામાં વાસ છે, તેથી એમનું નામ વાસુદેવ છે. એ પરમાત્મા નિર્ગુણ સમસ્ત આવરણોથી પર અને સર્વના આત્મા છે. પ્રકૃતિ તથા તેના ગુણ અને દોષોની સગળા પ્રાણીઓની પહોંચની બહાર છે. સર્વ ભુવનોની વચ્ચે જે કાંઈ સ્થિત છે તે બધું એમના દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત કલ્યાણમય ગુણો એમના સ્વરૂપ છે. તેમણે પોતાની માયાશક્તિના લેશ માત્રથી સો પ્રાણીઓની સૃષ્ટિ કરી છે. તેઓ પોતાની ઈચ્છાથી મનને અનુરૂપ અનેક શરીર ધારણ કરે છે તથા તેમના દ્વારા જ સમગ્ર જગતના કલ્યાણનું સાધન થાય છે. તેઓ તેજ બળ અને ઐશ્વર્યના મહાન ભંડાર છે. પરાક્રમ અને શક્તિ વગેરે ગુણોના એકમાત્ર ભંડાર છે તથા પરથી પર પણ પર છે. તે પરમેશ્વરમાં ક્લેશ વગેરેના સંપૂર્ણપણે અભાવ છે. તે ઈશ્વર જ વ્યષ્ટિ અને સમષ્ટિ સ્વરૂપ છે. તે જ અવ્યક્ત અને વ્યક્ત સ્વરૂપ છે. સૌના ઈશ્વર, સૌના દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમેશ્વર નામથી પ્રસિદ્ધ તેજ છે, જેના દ્વારા દોષ રહિત પરમ શુદ્ધ નિર્મળ તથા એકરૂપ પરમાત્માનું જ્ઞાન, સાક્ષાત્કાર તથા પ્રાપ્તિ થાય છે. તે જ જ્ઞાન છે. જે આનાથી વિપરીત છે તેને અજ્ઞાન કહે છે. અધ્યાય સો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.